પાપા નું બધી પાપ એટલે શું કે આ પાપ નો ઉદય છે, ચાર પ્રકાર માં પેલું પાપ શું શું કર્યું, પાપ ઉનાળો બધી પાપ, આ પાપ પાપ એટલે જીવન નહીં ગમે રૂપા બહુ હોય તો એ ભગવાન માટે રિસ્ક હોય, તમે કેવું લાગે? હા આપડા તો ઘડિયાળ એવું કેતા હતા કે ખેતર ના ભૂત વાપાઈ દઉં એનું તો આપડે ભોત નહીં ઘેર બાકી પણ આ એવું નથી, હું જે કહેવાનું છું કે આપણે મનને બહુ ના કરે, દૂર થઈ ના થઈ જાય મન, મન તમારે છે ને ખરો એ ક્યાંથી લાયા તમે, એ પહેલા ક્યાંથી લાયા? બોધી નું પેપર કાઢતો ને બધું તે રંગબેન ત્યાં આવેલા, ત્યાં હું ગઈ તો બધું માસ બધું બેઠેલું કરું દસ મીટર આવેલું દોડતો આવે છે, ખોકર કઈ જાય એવું કરે શરીર જાડો, અરે આપડે ભાઈઓ દૂધ દુકાન બંધ કરે, ભાઈઓ દુકાન બંધ કરે તારે જલેબી ક્યાં નથી કેતા, અરે હું આ જલેબી આવડું મોટું શરીર ક્યાંથી હોય અહીંયા જલેબી એને ક્યાં બેઠી રહી છે, અને આવું શરીર ક્યાં જ્યું થઈ જતા જલેબી શરીર ક્યાં જ્યું આપણું, અને રાતે બહાર આવી ગયા બાપ નો બાપ મરી ગયો, શું છે કે જલેબી બનકે છે એટલે આવું જગત ચાલ્યા કરે, is the puzzle itself, God has not puzzled this world at all, itself puzzle thayelu chhe ane gahan koido thai gyo chhe ante aakho daado hoy te apanne bada puzzle ko thai to ke ninu bhi aa amaru aa bagadyu amar khetar ma aam karyu tem karyu to apne na karyu le apne man ma shu thai puzzle ko thai na e puzzle solution kya thao to karo tamne jara thao manas ne એક મેજિસ્ટ્રેટ બહુ મોટા સિટી ના મેજિસ્ટ્રેટ હતા, તે મારા ફ્રેન્ડ હતા, તે વાઇફ જોડે પઝલ પડી તો સાઈડલાઈન માં નથી બોલે ને, પઝલ ને તું અહીંયા આ સોલ્વ કરતો નથી, પેનિક રહ્યો તો શું સાઈડ માં નથી તો કોર્ટમાં શું કરતા, કોર્ટમાં તો બહુ સરસ કામ કર્યું, કોર્ટમાં હાથ વળી જેલ માં જવું કે બીજી પાસે અહીંયા પઝલ સોલ્વ થતું નથી, પેન્ડિંગ પડી ગઈ સાઈડ માં પડી રહે કે ના પેન્ડિંગ પડી રહે, તમારા પઝલ પેન્ડિંગ પડી રહે છે, તમારે પડે છે બધું ઉભું થાય સોલ્યુશન આપેલું જે જ્ઞાન એવું આપેલું ને એ જ્ઞાન જ સોલ્યુશન કરી ગમે ના ગમે આમ કયો ધર્મ વાળા આમ તમે રહી દો ભગત ગમે તે ધર્મ પાડતો હોય પણ જે ધર્મ થી સંસાર નાશ પામે તે આપણે કરવા જેવું છે. શું હોય સંસાર મળે એટલે અમને સંસાર મળે એટલે જેને દુઃખો જાય આપણને દુઃખ ના જાય આપણે ક્યાં સુધી આરાધન કરીએ અને પછી ગાડી નથી આવવાની તો કઈ બધી બધા જોઈએ આપણે 15 સુધી ગાડી ચકવાની પણ એટલે આપણે ઉઠીને આપણે આપણે ઘેર આવતા અગર બસ માં ફરી ગાડી પણ મારે તો કઈ રીતે આપણે એમને પૂછીએ જે મહારાજ ની પાસે જતા હોય મહારાજ ચાલો દુઃખી અભાવ થાય કરો કરી શકો એમ જો 6 મહિના 12 મહિના તો આ સિવાય કરું છું હા તો આપણે નહીં તો કે જે ના એ ચાલો દુઃખ નો ભાવ ના થાય કે જે સાહેબ મારે બે નહીં ભાવ એના કરતા મારે ઘેર દુઃખ માં પડી રહી ને તો બૈરી ભજીયા કર્યા છે બહુ થઈ ગયા નહીં તો કોઈ ધર્મ દુઃખ નો ભાવ કરી આવનારો મળશે તો આજે કોઈ કહેતું નથી એવું એવું કોઈ કહેતું નથી કે ના તો કહે ને આ બધા હવ હવ ના કા તેમને તમે બેઠેલો શેઠ મોટા કહેવાય તેમને તમે બેઠો હોય તેમને હાળો આવે ને એ કેમ છે ને અને બાકી કોઈ બીજો ડાક્ટર આવ્યો એમબીબીએસ લઈને પણ આ તો મોદા પડી તો કામ લાગશે એટલે હું આ મોદા પડી છે એમ કામ લાગશે તો મોદો પડી છે જ આ ઘાટ માં છે ડાક્ટરે ઘાટ કામ લાગશે આ કામ લાગશે કામ લાગે ના લાગે એ જ્ઞાની પુરુષ ને કશું કામ લાગે નહીં જ્ઞાની પુરુષ કશું જોઈતું જ ના હોય કોઈ ચીજ ના બીક જ ના હોય જેવી કોઈ ચીજ ની બીક ના હોય એમને તમે હા હું તમે એમને તો પાછા કઈ પૈસા મૂકે ને તારા આપણે ત્યાં શું કહીએ છીએ એમને પૈસા પાછા લઈ જાવ માગણી કરો અહીંયા આગળ ઉભા છો અહીં શું પૈસા અહીં તારા માટે બીક હોય હોય નહીં કોઈ જાત અહીં લક્ષ્મી ના હોય વિષયની બીક ના હોય વિષયની બીક હોય જો કોઈ પણ પ્રકારની દેરોગ્રંથની બીક ના હોય કોઈ પણ પ્રકારની બીક આવી ના હોય તો ફક્ત આ પુસ્તકો છાપવા માટે તે હું પોતે નહીં યાદ કરું એ બરાબર એને મારે આપનારા મળી આવે ને આપણે ફી આપવા છાપવાનું અહીંયા પુસ્તકો કિંમત નહીં લેવાની કારણ કે આ પુસ્તકની કિંમત અંગાય નહીં આ આપતો વાણી કહેવાય તો આપતો કોને કહેવાય કે સંસારમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવા જોઈએ શું કહ્યું અને પછી મોક્ષે જતા ઠેઠ સુધી મોક્ષ વિશ્વાસ રાખ્યા યોગ્ય પુરુષ હોય એને આપ્ત પુરુષ કહેવાય શું કહેવાય એ કોક જ વખત આપ્ત પુરુષ હોય ને તો આપ્ત પુરુષ ના હોય બીજે બધા બહુ બેઠા લોકો છે અને એ બધા લોકો ના હોય ને તો સંસાર ચાલે નહીં મેં ના કહ્યું કે 1000 ના કપડા બધા ચીડાય શું થાય શું થાય તમને આખા જગત ના કપડા સીવડાવવાનું કપડા તમે સીવી લાવો એનું કંટાળ આપી દીધું તો તમે કયા માપ સીવી લાવશો કોણ લે પછી આ બાબો શું કરે ને પૈસા આપો તો ના લે પછી કે બધા ફીટ થાય એટલે આ જ્ઞાન લોકોને આવું જયારે ફિટનેસ આવે તો જ કામનું છે બીજા બધાને કામનું અને અહીં તો ક્વોન્ટિટીની જરૂર જ નહીં ક્વોલિટી આ ક્વોન્ટિટીનો માલ નહીં બહાર એ પરિવાર મારી જોડે લાગ્યો હતો કેટલાક માણસ સવારના હશે, 5-25 હજાર હશે, 25 હજાર વધારે નથી. કારણ કે અમારે ક્રાઇસ્ટ ની પાસે એક અબજ માણસ છે. બોલો, અમારું હાથે તમે એને પૂછ્યું, ઇંગ્લેન્ડમાં કેટલા અબજ અધિપતિ છે? ગરીબ વધારે છે કે અબજોપતિ? ગરીબ વધારે. અમારે ગરીબ ના વધારે હોય, એવી ગરીબ અમારી અધ્યાત્મ ગરીબી હોય ને. હવે હિન્દુસ્તાન માં બધો પછી કેટલા ગરીબ છે? એટલે આ તો બહુ પુણ્ય હોય ત્યારે મને ભેગો થાય ને, ભેગો જ ના થાય. આ ગરીબ જલ્દી બોલેલા આવ્યા ફંડામેન્ટલ આપું. ફંડામેન્ટલ સાધારણ કેવી રીતે બન્યું તે હું તમને કહું, એના પરથી બધું આખું બધું સમજી જજો. એના માટે વિગતવાર કહીએ ને તો આખા ધારા ને ધારા થઈ જાય. અત્યારે એક કોલેજમાં 4 છોકરાઓ છે, પણ અત્યારે એને વિચાર કર્યા કે ખાવું જોઈએ. અભિપ્રાય બંધ થયો. શું બંધ થયો? એ અભિપ્રાય બંધ થયો તે આવતો બહુ ખાવાનું ને. અને જેને ખાય છે આ ખાય છે અને મનમાં એમ થાય માણસાર તો નહીં ખાવું જોઈએ. આ એવું છે ને, તમે કેટલા જાનવરો કપાય તારે એમ ખાઈએ જ છીએ આપણે, એટલે આવતો ભાવ નહીં ખાવાનું. આ મનનો એક અંશ તમને બતાડ્યો, એટલે મન અભિપ્રાયોનું બનેલું. શાનું બનેલું? અભિપ્રાય. તમારા અભિપ્રાયોનું બનેલું. જો અભિપ્રાય તૂટી ગયા તમારું મન ખરાબ છે. શાનું બનેલું છે? હા, તમને સમજાવી વાત. તને સમજાવી થોડી વાત? તમને રમાડે મેં મનમાં વિચાર્યો. કેવું વિચાર મનમાં આવે છે? આખા પકડી જશે પણ વિચાર આવે. અરે માન મને વિચાર આવે છે. વિચાર જે ભૂમિકા છે તે ઘણી માનસિક ભૂમિકા છે. શું છે? માનસિક ભૂમિકા. તેને હાથમાં પકડી લે અને મનમાં વિચાર આવે તો મરી જાય છે. એ કેમ પકડી લીધે? તો સમજો કે ખરાબ વિચાર આવે છે, ખરાબ વિચાર આવે છે. નથી આવતા એ પકડી ના લે. મીઠો એને ગમતો આવે ને ત્યાં એકાકાર થઈ જાય, સદાકાર થાય. શું થાય? સદાકાર. શું થાય છે? સદાકાર. અને તે યોનીમાં બીજ પડે સંસાર બીજ. તને સમજાવ્યા થોડી? તું તદાકાર થશે ને તો એ જ કરું આખો દાડો. ના ગમતા હોય તો કે સદાકાર નહીં, તારે ગમતું હોય તો સદાકાર. તું અહીંયા આવ્યો તે ગમતું હોય સદાકાર. તમને સમજાવ્યું? કેમ ભરીને આવ્યો? મારે સમજ પડે રાખા પડી જાય. આમ હાથ કરીએ ને રાખે. એટલે મન અભિપ્રાય નું બનેલું. શાનું બનેલું? તમારા પોતાના ઓપિનિયન છે. જે ઓપિનિયન તમે કર્યા ડિસાઈડ એનું જ મન બનેલું. અને તે હરિના જન્મે તમારા ઓપિનિયન જુદા હશે. તારે મન પેલા પાછલા ઓપિનિયન બતાવ્યા કરશે, એટલે તમારે આપણા મન સારા કરશે. આખી રાત સમજાય છે ને? એનો અંત કેવી રીતે આવે? એનો અંત કેવી રીતે આવે? અંત કેવી રીતે આવે એનો? એ મને કેવાનું અંત લાયેલો થાય. તમને રસ્તો દેખાય છે ને, તો આ રસ્તો બહુ કઠણ અને બહુ લાંબો રસ્તો છે. એટલે હું તમને અત્યારે બેઠો સંપૂર્ણ ભૂલા પડી જાઉં. આ હું બેઠો અને તમને જંગલમાં જવા દઉં એ તો મારી ભૂલકી કહેવાય, મારી ભૂલ કહેવાય. હું બેઠો ના હોય તમે જંગલમાં ફસાવો એ તો વાત સીધી છે, પણ હું બેઠો અને તમને કહું જંગલમાં જાઓ. એટલે તમારે અમને એમ કેવું કે મન અમને મન અમને વ્યસ્ત થાય એવું કરી આપો એમ કેવા તમને વસવસ થઈ કેવું અત્યારે તમે મનને વસ થઈ ગયા તન્માયકાર થઈ જાય છે ને કે નહીં થતું તન્માયકાર થઈ જાય બધું આખું જગત એમાં છે મનમાં ખાવ ખરા પણ અભિપ્રાય ના કરો અભિપ્રાય એવા કરો કે આ ના ખાવું જોઈએ નક્કી અભિપ્રાય ઉભા ના કરો આ સારું છે ના કરવું જોઈએ અભિપ્રાય ઉભા થયા થયું મનમાં અભિપ્રાય લઈને તો બહુ લાવે છે ખરો લગતી રહે શું કારણ છે એનો અભિપ્રાય બરોબર નથી આ જાડી બહુ છે પેલી લાયા તા પાતરી હતી પછી જાડી નથી કંટાળ્યા કરીએ એટલે અભિપ્રાય લીધે અભિપ્રાય દુઃખ છે ને અભિપ્રાય પહોંચે છે નહીં તો અભિપ્રાય એમ બધું ભાઈ આ પાત્ર ભાઈ કોંગલા કરતો જાડી હશે સારી ને શું કર્યું કેટલાક લોકો માઇક માંગલું કરશું જ નહીં મારા આ અભિપ્રાય બંધ જણી પણ કહેશું તમે સમજો છો આ તમને જ પ્રશ્ન ઉભો થયો આ કે આ દુનિયા નો બધા બોલાવી ફોડ પાડ્યો તમને જે પ્રશ્ન પૂછાય એ પડઘો મને પડ્યો બધા લોકો કેમ નથી પામતા એટલે હું સમજી ગયો પછી દાખલો બતાવ્યો હવે તમે એમ કહો કે આખું જગત અહીં આવે એવું એ ભીત કરવા જેવી વસ્તુ છે એ બધા સાઈન વર્ણ હોય ને એ સાઈન વર્ણ આપણે કહીએ કે ભાઈ તું આ ધર્મ શીખવાય તો એનો કામ નથી તેને એનું સ્ટેન્ડર્ડ જુદું પેલાનું સ્ટેન્ડર્ડ જુદું પેલા આ સાઈન વર્ણ મેથી બધું હારીએ અને ચડાવી દઈએ એમને અને મેથી બધું બેહી દઉં તો દાદા બેઠું રહે તો એટલે ભોટ વાળું ભોટ ફીટ વાળું ભીટ ફીટ વાળું આ બધા હોવાના સ્ટેન્ડર્ડમાં જ છે અને આપણા લોકો શું કરે છે અમારું હાથ ને તારું ખોટું એ બોલ છે દરેક કિંમત કેટલી બધી એકથી ભાવ દી કયો આંકડો કિંમત વધારે કેમ કહ્યું લોકો શું કે ભાઈ એ કોઈ નાગો નહી ભરવો જોઈએ બધા બધા કબૂલ કરીએ આપડે પણ તેથી કઈ બાબો નાગો ગુનો છે એનો ધર્મ જ છે બાબા ને ત્રણ વર્ષ નાગો ભરવો અને ચારી વનો ફરતો આપડે આ બધું સમજવું છે સમજીને બધી વાતો કરવી જોઈએ જો આપણી દ્રષ્ટિ 360 ડિગ્રી માં ફરતી હોવી જોઈએ આપડા 5 ડિગ્રી માં ભટક ભટક કર્યા એક જ દ્રષ્ટિ શું હા આ 360 નો ધર્મ છે આ શું છે અને રિયલ પૂર્ણ અહીં પૂર્ણત્વ જેને થવાનું હોય છે અહીંયા આવશે અને બીજું પૂર્ણત્વ નહીં થવાનું એટલે એના સંતોષમાં છે શું ખોટું છે એમ શું કહેવાય એટલે કેટલાક સાંજોમાં અહીં આવે છે ત્યારે એમને કહું છું કે તમને આ ગમે છે એમને હજુ ભગવાન બાબતમાં અમને એવું નથી લાગતું ભગવાન હશે જ ને ભગવાન ભાઈ ચાલ્યા છે ત્યારે તમારે જ્યાં સેન્ડમાં છો ત્યારે તમે જે પૂછ્યું પૂછી દીધું હું તમને આવી હેલ્પ દીધો તો એટલે એમને મદદ થાય તો આપણે એને પાડવા નથી માગતા એની જગ્યા છે તો આ આવ્યો આવી ગાલો ગભરી પડે પાસે ગભરી પડે અહીં એડજસ્ટ થવો જોઈએ તમને કેમ લાગે મુક્તિ મળે તો પછી એને જન્મ મરણ બંધી જાય. મુક્તિ મળે તો શું પહેલી અજ્ઞાન મુક્તિ પહેલી આ અજ્ઞાન થી બંધેલા છે એટલે અજ્ઞાન મુક્તિ થાય ત્યાં પછી બંધ છૂટે ત્યાં પછી અજ્ઞાન હોવાથી બંધ પડેલા અજ્ઞાન થવાથી બંધ જાય તે પહેલું અજ્ઞાન જાય પછી બંધ જાય. આ જ્ઞાન થાય તે દીધે તમારું શરીર બંધ જાય એકદમ છૂટી ના જાય એ તો પછી જાય ધીમે ધીમે ધીમે એનો એનો કાળ પાકે તેમ એટલે ઘડી અજ્ઞાન મુક્તિ થાય. અજ્ઞાન મુક્તિ માં સંસાર દુઃખ નો અભાવ રહે. શું રહે? સંસારિક દુઃખ નો અભાવ. આ જગત આખું શું ફળ છે? સંસારિક દુઃખ નો અભાવ થાય એટલે મારે બહુ સંસારિક દુઃખ અડે નહીં એટલે ધંધાથી થઈ ગયો. કેવો થઈ ગયો? નફો ખોટ જેવો એને હેરાન કરે. નફા માં એલિવેશન ના થાય અને પેલું ડિપ્રેશન ના થાય એટલે થઈ ગયું. ગધું કપાયું તો ડિપ્રેશન ના આવે. રાહત પાક્યું ના પાક્યું તો ડિપ્રેશન ના આવે. શું ના આવે? આ તો ડિપ્રેશનમાં કેટલી અને કેટલા અવતાર થઈ જતા. એક ચિંતા કરવાથી જાનવરનું આયુષ્ય બંધ થાય. પણ કેટલી ચિંતા ભેગી થાય ત્યારે એ પાછું ચિંતા જે થઈ ગઈ ને એનું પાછું મળતી ઘર પ્લસ માઇનસ થઈ જાય. એટલે ગભરાવું નહીં પણ મૂળમાં એનો સ્વભાવ એવો છે ચિંતા એ જાનવરનું આયુષ્ય બાદ જયારે રહે નહીં. આપણે બધા કેવી રીતે આવ્યા જાનવર માંથી છૂટી ને આવ્યા? આપણે બધા કેવી રીતે આવ્યા જાનવર માંથી? જાનવર માંથી છૂટી ને મનુષ્ય માં કેવી રીતે આવ્યા આપણે? હા, જાનવર માં છૂટી ને મનુષ્ય માં આવ્યા અને મનુષ્ય માંથી છૂટી ને પાછા જાનવર માં જવા. ના જવાય એવું થવું જોઈએ. ના જવાય એવું થવું જોઈએ. રિટર્ન ટિકિટ ના? આપડે તો આપડે ના જવાની વાત જ કહેવાય. તો ચેતા આખી મુક્તિ ની વાત કરે. તો એક અવતાર માં મુક્તિ થાય. બે ચાર પાંચ અવતાર માં એ વાત કરવી આપડે હવે બીજી મહત્વનું પડવું નહીં. પાછા તો આગળ તો પાડે ખા આયા બળદ ખા આયા એ ભાઈ પાડે ખા પાછા પાડા ખો ભાઈ બળદ ખા આયા જેને આખી આખી જિંદગી બધી હા ખેડ ખેડ કરે ને અને ઘેર આવીને બે ચાર ગુળા ખાવાનો છોકરી છોકરાને છોડી હોય અને આખી જિંદગી છે તે આખી જિંદગી ગમશે રે પાડવાનું. હા બળદભાઈ ને ગમચારી ગયા મનુષ્ય માંથી ચાર ગતિ માં જઈ શકે છે. શું થાય છે? જય શ્રી. સુપર હ્યુમન ના વિચાર આવે ચોરી થતી હોય આપડા હાથે ત્યારે ગમે નહી પણ છૂટે જ રીતે પશ્ચાતાપૂર્વક તમે થયું એટલે આ અભિપ્રાય બંધાયો હતો બાપે હાથે. શું થયું? અભિપ્રાય જ્યાં ગયો તો અભિપ્રાય ફિર્યા જવું છે અભિપ્રાય માં જમતી ને એમ નક્કી કર્યું કે આવતી રહેવામાં જવાની જરૂર નથી. પણ આ બહુ ના થાય એ પેલો તો અભિપ્રાય બંધેલો મને એ અભિપ્રાય નું બંધ ગયું. તો ફિઝિકલ અને જે પેલી દલી અભિપ્રાય ને ખેંચી જ એવી આપણને રખડાય રખડાય કરે તમને મન પર જોતું નથી આવે નતાશા ના આધાર લાગે છે અભિપ્રાય ભરેલો તે આ એ મન કેવી લાગ્યું બહુ નતું કે એવું એ અભિપ્રાય કઈ લાગ્યું એટલે દાળા અભિપ્રાય તમને હેલ્પ કરશે નબળા અભિપ્રાય તને મારશે પણ છેવટે છતે મન છે ત્યાં સુધી સંસાર ભટકા ભટકાઈ કરશે માટે મન વસતા એવું કઈ કાર્ય કરો ત્યારે મન વસવા માટે કયું કારણ આપણે પાણી રેડીએ તો શું થાય નીચે દિવાર કામમાં લાગે આપણે કેમ કે પાણી કામમાં લાગે એવું કરવું હોય શું કરવું પડે આપણે પાણી છે ને તે વાતન ના આધારે બંધાય તેના આધારે બંધાય અને મન જ્ઞાન થી બંધાય તેને બંધાય હા બીજી કોઈ ઉપાય નથી મન બંધવાનો ઉપાય નથી ત્યારે જ્ઞાન આપીએ ને તો મન બંધેલું તાર મન બંધેલું રહેશે તે સ્ત્રીઓ નહીં રહે એ તો લોકો કે છે સ્ત્રીઓ નો બોક્સ નહીં તાર આ સ્ત્રીઓ આ સ્ત્રીઓ કઈ મેં કરી કરી આ બે અવતાર મોડો થાય એમને બે અવતાર મોડો થાય એમ કારણ કે તે જરા વધારે મૂર્તિ તો મૂર્તિ કારણ કે તમારું શરીર તમારામાં પરમાણુ બનેલું છે એમની પરમાણુ બનેલું છે પણ તમારું ક્રોધ ને માન નું બનેલું છે એમનું માયા અને લોભ નું બનેલું છે કપ માયા એટલે કપટ અને લોભ નું બનેલું બે પરમાણુ નું બનેલું છે શરીર આજે તમારા કપટ ને બહુ વધે ને તો એ થઈ જાય માણસ પુરુષ હોય તો એ થઈ જાય કપટ ને બહુ વધ્યો કે પછી એમનો જે કદી અહંકાર વધ્યો અમારે કહી દેશે ને સ્ત્રીઓ ખરાશ થઈ જશે એ પરમાણુ બધું મિક્સર છે મિક્સર છે એ તો દરેક નામાં હોય જીવ માત્ર નામાં ત્રણ જાતના પરમાણુ હોય જીવ માત્ર માં ક્રિએટર માં પુરુષ લિંગ સ્ત્રી લિંગ અને નપુંસક લિંગ આ ત્રણ ટકાના પરમાણુ નો આ જીવ માત્ર બનેલા નહી તો પુરુષો ને અહી સન ના હોત સન છે નહી તમારે ત્યાં પુરુષો નથી જરા અમે કપડા ઉગાડી જોજો એટલે આ બધું એમાં જે પરમાણુ વધ્યો કે સર પુરુષ સ્ત્રી જેવો દેખાય શું થાય સ્ત્રીમાં સ્ત્રીમાં જો પુરુષ ના પરમાણુ વધ્યા ને તો થોડો નંદન મૂછો હોય આ બધું પરમાણુ ઉપર છે બધું બેલેન્સ અને એ ત્રણેય પરમાણુ એ પેલા પરમાણુ વધેલા નપુંસક પરમાણુ વધેલા આ નર્ક ગતિ ના જીવો બધા નપુંસક છે નર્ક ગતિ ના જીવો બહુ વેદના થાય નપુંસક વેદના તો બહુ વેદના થાય સ્ત્રી જાતિ ને સેકન્ડ નંબર આવે અને પુરુષ ના હોય છેલ્લો આવે વેદના ની બાબત આ તો બધું સાયન્સ છે વિજ્ઞાન છે આપણે જુદા હાથે કામ રાખો આ વિજ્ઞાન તો પાર નથી આવે એ ખરું જોવા લેવું કે દાદા તમને વાત સમજણ પાડો કે શું છે આ જગત નું શું એટલે પછી મનમાં ભાવ ના રહે કે આ જાણવાની ઈચ્છા રાખે હું તો ધર્મ કરવા છું તે પોલીસ વાળો પોલીસ કઈ ડબડાય એટલે એટલે આપણે એવો કાયદો નહી, તમારે જેમ અનુકૂળ આવે જેમ અનુકૂળ આવે અહીં લો લો, આપણે લો નહીં. કોઈ કહે છે કે તમારે કોઈ પણ જાત કાયદે છે કે નવો લો લો, કયો લો? હા, એ આપણે તો કઈ કોઈ મતભેદ નહીં પડે, 25,000 માં ભેગું થાય ને મતભેદ, એ જાગી છે કારણ કે તો જ મુક્તિ થાય, કાયદામાં બધા થયેલો મુક્તિ કરી થાય, કાયદામાં બધા ફેરલ નથી, કાયદા વાળાને સકલ વિકલ્પ કરવા પડે, મોર સુધી શું થશે, મોર સુધી શું થશે, હમણાં પડી જવાનું છે તાર બાપ, પછી પડી જશે દુનિયામાં, આમ તો ગભરા ગભરા ગભરા મોર થઈ જશે, શું થશે, એટલે આ ગભરામણ વાળી બધા, એટલે મેં કહ્યું કાયદા કાઢી નાખી છે, તમારે મોર થાય એ બરોબર છે, પહેલું થાય તે બરોબર, અહીં શું થશે એવું વિચાર ના આવે, એટલે આવ્યો બધા વિચાર ચા ધરાવો છું, જો ચા ધરાવો છું, પછી મારતી બાપુ શું કરું કે વાર્તા અમીન બી ચા ધરાવે છું, જો તમને ખબર ને આપણે કેમ બીજા ની પર ડોમિનેટ નથી કરી શકતા, આપણે આખા દુનિયા ને ડોમિનેટ કેમ નથી કરી શકતા, એવું એમનું કેવું છે. ચોકી છે, કોઈ માણસ ને ચોરવા દે ખરો, દુકાન માં બેહવા દે ખરો, અને રાતે ચોકસી ને માર મારી કરો તો ભિક્ષા લઈ જાય, પણ મારી નઈ કે, કારણ કે કાળ ઉપર આધાર રાખશે, અત્યારે એવો કાળ છે કે અમે આપણને માર મારી કરે, આપણો કાળ થોડા વખત પછી આવવાનો છે, 2005 રાત્રે એટલે બાપ ને હમત જોવું જોઈએ પછી, આપડો વખત આવશે ત્યારે આપણું બધે ચાલશે, 2004 જે વસ્તુ સનાતન હોય એનો વર્ષ ખરો, કેટલા વર્ષ નું વર્ષ, 6 વર્ષ નું, 1.5 વર્ષ, એટલે અસનાતન છે એને આપડે મારું સ્વરૂપ માની બેઠા છીએ, શું થયું, સ્વરૂપ માનવામાં જ બસ ભૂલ થયેલી છે, એટલે હું વિનુભાઈ છું, એક પહેલું રોંગ બિલીફ, 29 વર્ષ નો છું, એ બીજી રોંગ, પછી આ ભાઈ નો ધણી થયો ત્રીજી રોજ આ છોકરા નું ખાતર છૂટતો હતો અમને બ્રધર સ્વરૂપ માં કેટલી ગામ ગીલી છે ભરી ગયું તો નથી આ વેક્યુમ ખાલી થાય તો કઈ રીતે એટલે ઘણા તમે સંપૂર્ણ સમજણ પાડે કામ છે તેમ રીતે દવાખાનામાં છે નઈ એમને લાઈન જ નથી એમને ચંદ્ર છે શું છે આવું આપણી નજીક બેસાડી કોઈ કહેતું જ નથી ભાષણ કર્યા કરે બેઠા બેઠા સ્ટેન્ડર્ડ છે એ ઘાટ વાળું સ્ટેન્ડર્ડ પોતાના કામ માટેનું છે શું છે પોતાનું ઘાટ વાળું સેન્ડે એટલે પોતાના કામ માટે એનું કામ કરે ને એનું કામ થાય બંને વેપાર ચાલુ થાય આ વેપારી ધોરણ નથી અહીં તો એકતા છે ભેદ ધોરણ છે કેવું છે અભેદ ભેદ નહીં તમે ભેદ પડે મારી જોડે તમારે શું કહેવા પડે મારી જોડે ભેદ ના પડે એટલે થઈ ગયું કામ થઈ નહીં તો પછી આટલી વાર તમારી માં નથી નહીં પણ તમારે તને મને વાંધો નથી સમજે ને કારણ કે તારા સ્વરૂપ છે હું જ છું તે તું નહીં માનું તારે નુકસાન છે મને શું નુકસાન છે તારી મેં બેઠેલો છું હું છું તને ખબર નથી એટલે તો આ જે તમે બોલી રહ્યા છે તારો જ હાથમાં બોલી રહ્યો એટલે અત્યારે કામ કાઢી લેવા જેવું આ રોંગ બિલીફ અમે ફ્રેક્ચર કરી આવીએ અને રાઈટ બિલીફ ને ગુજરાતી માં શું કે છે સંવેગ દર્શન કે છે શું કે સંવેગ દર્શન કરો રીતે રોંગ બિલીફ જાય આખી આવી એમ બોલતા કેમ નથી રોંગ બિલીફ કાઢો કોઈ કહ્યું એમ રોંગ બિલીફ કોણ જાણે છે હા ભણ જ નહીં જાણે જગત ને ભણ જ નથી આવશે બધું સોંભી જઈ આવી બધું એટલે આ રોંગ બિલીફ કાઢીએ તો તે કોક ભરો આત્મજ્ઞાની હોય આત્મજ્ઞાની ના હોય એ દરેક પુસ્તક પર લખેલું હોય કે જો તે આત્મા જાણ્યો હોય તો સર્વ જાણ્યું તો આ શ્રીમદ રાત્રિનું આવડું બધું પુસ્તક છે ઉપર લખેલું છે ઉપર લખેલું ઉપડ્યાપાનો ઉપર પૂઠા ઉપર આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું શું ત્યારે ભાઈ મેં કહ્યું પૂછ્યું કે ભાઈ સારું ઉપર પૂઠાની ઉપર લખો ને અંદર લખો ને કાંક ના જો તમે જાણ્યો હોય તો ભાઈ માથાભોળી કરજો નહીં નામ રાખી બીજી માથા ફોડી કરે અનંત અવતારી કર્યો કરે છે તો કદી ભરવાનું નથી એટલે આત્મા જાણો એટલે આત્મા જાણવા માટે આવું તમને બધું કહું છું તમને શા માટે બધું કહું છું તમારી ભૂમિકા તૈયાર કરું છું તો તમને એમ લાગે કે આત્મા જ જાણવા જેવો છે ત્યાર પછી હું આપું આ જ્ઞાન શું રહ્યું સમજ ભાઈ ને આ તો બધું અનંત અવતારથી આનું આ જ જોવા જોઈ કર્યું અને પાસે કઈ હું જોવાનું છું શું કે અને પુસ્તકમાં શું લખ્યું છે કિંમત શું લખી છે પરમ વિનય ને હું કઈ જાણતો નથી જાણતો નથી એટલું જ પછી લઈને આવ્યા જો તું જાણું છું તો તારે જાણું છે એટલે શું હું પાણી લેવા આવ્યો છું અને પાણી તમારા એમ છે વાતમાં તો લેવા શું આવ્યો છું જાણું છે એનો શું થયો તમે છો ને એક પાણી લેવા આવ્યો હોય અને કે મને પાણી આવ્યો આપડે કે પાણી તમે છે એટલે તું જાણું જેવું કહું છું તો પછી મારી પાસે આવ્યો છું કરવા અને મારી પાસે આવ્યો તો જાણતો ના હોય તો આવ્યો પાણી તારા એમાં વાહનમાં ના હોય તો હું બીજું પાણી લઈ જઈએ એમ તને અત્યારે વાહનમાં જાત જાતનું પાણી દૂધપાક તો લાવ્યો છે એના વાહનમાં શું લાવ્યો છે પણ દૂધપાકમાં એને શું કર્યું મરચા વાટેલો પૂછ્યું રહેતો હોય તેને પૂછ્યું ખાય બહાર નખાય ભાઈ તો પેલો પણ નાખે કરો થોડું નખાય કે છે બધા મીઠા વાળા પૂછે સાહેબ નખાય થોડું જો તારો દુષ્પાક કઉ છું તો તારે મોઢા પર દિવેલ થઈ ગયું છે અને હવે એ તારું ઠીકરું હોવું નાખે બધું હું ઠીકરું હોઉં બીજું આલું અને આ દુષ્પાક ચાખે તારું એક જ વાગડી ચાખે તારું મોઢા દિવેલ પર થઈ ગયું કઈ બધા દિવેલ દિવેલ મોઢું થઈ ગયું તો ખેડી લાવે આ આખો દાડો મેં કરાવો અને તો કરાવો તમારો કોઈ માલિક છે નહીં અને ઉપરી કોઈ નથી. આજ્ઞા અંદર છે તમે માનો બધા ઉપરી છે, ભગવાન છે, પછી અમરાજા છે. અમરાજા ઉપરી નહી શું કરે ધર્મરાજા ને ચોપડે. ભગવાન ને ધર્મરાજા ને ચોપડે. હા પણ યમરાજા કયા રાજા? એ જમરા નહી બોલતા લોકો જમરા આયા. હું પોતે જ ભડકતો હતો. હું નાનો હતો ત્યારે પોતે જ ભડકતો. આમ ચેતન બહુ ને વધારે જાગૃતિ વધારે. આવું હવેલું કુતરા પછી શોધખોળ કરી આખી કે જમરા નામનું જનાવર છે કે ખોટી વાત છે. હા હા આ તો બ્રાહ્મણો ખોટી નીકળી એમના બાપ નું શું થાય લોકો બીવડાવવા માટે. બહુ તપાસ કરી ત્યાર પછી જડ્યું કે રમરાજ નથી પણ નિયમરાજ. શું છે નિયમરાજ? શું છે સમજો? નિયમરાજ. નિયમરાજ ની બીક લાગે? યમરાજ ની બીક લાગે એટલે પણ નિયમરાજ ની લાગે? અમારા નિયમરાજ ની લાગે તો નિયમરાજ છે. શું છે નિયમરાજ? યમરાજ કોઈ બાપ હોય આ લોકો ખોપડાય મારે આ લોકોને. તેથી હું ખુલ્લું કહેવા આવ્યો છું. આ બધા ફોડ અપવા બધા જગત ને કહું છું તમારો સર્વસ્વ દુઃખ મને આપી દો અને નવા હવે અંભાશો નહીં. શું ભૂલો કરે મેં મંથી? હા મંથી. આજે કહે મેં તમને એક દુઃખ આપી દીધું છે કે છે મંથી. મને આપી દેવા મને આપી દેવા મને આપી દેવું તમને નડશે નહીં. મને ગોઠ્યું નહીં આજે આપી દીધું કે બસ મને આપ્યા પછી તમને નહીં નડે. તો મોકળ કરાવે બે ત્રણ ફરી આગા નફો થાય એવો ધંધો કરવો. આ તો એક ને ખોટ જાય ને આવું કરીએ શું કરે એ તો આ તો આ એક જ માણસ નીકળે બાકી ત્યાં તો બધા એવા છે આગુ પાછ કરનારા એક જ સીધા છે. બાપો બધી રહ્યા છે આ પાછળતા છે. શું છે અને માનો તે કેવાય અને કદી તો નરમદામાં વિધિ વેરી કાઢી લે.